જોવા મળશે. એ લોકોને જ્યારે રમવા જવું હોય ત્યારે એમની રજા મંજૂર થઈ જાય. બસ એમનું ત્યાં નામ રહે કે ભાઈ આ વ્યક્તિ અમારે ત્યાં નોકરી કરે છે, બસ એ જ નામની નોકરી છે ત્યાં. આજે કોઈ ઓફિસ નગરપાલિકામાં અહીંયા ગોંડલમાં કામ કરતો માણસ હોય ને એમ કે મને સાંજના જરા ક્રિકેટ રમવા જવું છે, રજા આપજો, તો કયો સાહેબ આપે રજા? શક્ય નથી. પણ અહીંયા રમવા માટેની પણ રજા છે. તો આ એક પુષ્ટિ છે, વિશિષ્ટ પુષ્ટિ છે. હવે આ જેના ઉપર પુષ્ટિ થઈ રહી હશે એના સહકર્મચારીઓને એકદમ પેટમાં તેલ રેડાતું હશે કે આ જો આપણે અહીંયા ઓવરટાઈમ કરીને મરી જઈએ છીએ અને હવે તો એ જ પગારમાં ઓવરટાઈમ કરાવે છે. ઓવરટાઈમનો અલગ પગાર પણ આપતા નથી ને આ લોકો મોજ મારે છે. એટલે રજા પડે તો પૈસા મળે. આ જાતની જે સ્થિતિ છે એ સર્વત્ર છે. ઘણા કર્મચારી એવા પણ હોય છે મર્યાદા માર્ગીના સિવાયના, એટલે પુષ્ટિ મર્યાદા અને પ્રવાહીનો તમે દૃષ્ટાંત લો. હમણાં જ એક કિસ્સો મારા જાણવા મળ્યો કે ઘણા લોકો સરકારી વિભાગમાં કે જ્યાં ત્યાં કોઈ વખતે લાંચ રૂશ્વતના છટકામાં ઝડપાઈ જતા હોય છે. હવે જોજો પ્રવાહ માર્ગ કેવો છે. એ લાંચ રૂશ્વતના છટકામાં આવે ત્યારે સૌથી પહેલાં તો એને સસ્પેન્ડ કરવામાં આવે, ફરજ મોકૂફ કરે કે હવે તારે ઓફિસે નહીં આવવાનું. પણ પાછી ત્યાં કૃપા છે કે ભલે એ નિર્ણય જ્યારે થશે અને અપરાધી થશે ત્યારે જે થાય ત્યારે, પરંતુ ત્યાં સુધી એને અડધો પગાર તો ચાલુ રહે. એટલે બરખાસ્ત થયેલા કર્મચારીને પણ અડધો પગાર ઘર બેઠા મળે, એ પણ 3 વર્ષ સુધી. 3 વર્ષથી લાંબો કેસ ચાલે તો પૂરો પગાર ચાલુ થઈ જાય પાછો. કેમ કે કાનૂન પોતે એમાં એવી આત્મગ્લાનીનો અનુભવ કરે છે કે 3 વર્ષમાં પણ જેને આપણો ચુકાદો આપી ન શક્યા એ વ્યક્તિનો ગુનો નથી, એ કાનૂનની પ્રક્રિયાનો ગુનો છે. હવે આ જે કાનૂન છે એનો લાભ કેવી રીતે લેવાય છે કે લોકો છટકામાં આવેલા એવું જ ઈચ્છે છે કે આ 3 વર્ષ ગમે તે રીતે આ કેસને ખેંચી જાઉં. એટલે જે વકીલો હોય કે જે નિર્ણય કરનારા હોય એ લોકોને થોડાક પૈસા ચવડાવી દે, 3 વર્ષથી લાંબો સમય નીકળી જાય, પછી તો 15 વર્ષ જે કંઈ જ્યારે નીકળે ત્યારે રિટાયરમેન્ટ સુધી પણ પહોંચી જતા હોય છે અને એ લોકો મજેથી પૂરો પગાર ઘર બેઠા લેતા હોય. અને પાછો અલગ નોકરીમાં હતા ત્યારે પોતાના નામે અલગ ધંધો નોકરી કંઈ કરી નહોતા શકતા, એટલે એક્સ્ટ્રા ઇન્કમનો સ્કોપ નહીં હતો. અત્યારે એક તો છટકામાં આવ્યા પછી પણ અપરાધી હોવા છતાં પણ પૂરો લાભ મળે અને બીજો ધંધો પણ તમે પાછો તમારો કરી શકો, એટલે બે હાથમાં લાડુ. આ કયો માર્ગ છે? આ પુષ્ટિ માર્ગ છે, મર્યાદા માર્ગ છે, પ્રવાહ માર્ગ છે? આ કયા કાનૂનથી ચાલી રહ્યું છે? મર્યાદા માર્ગ તો નહીં કહેવાય કેમ કે બરખાસ્ત થયેલો છે, પદભ્રષ્ટ છે. પુષ્ટિ માર્ગ પણ નહીં કહી શકાય. તો પ્રવાહ માર્ગ થયો. પ્રવાહ માર્ગ એ છે કે જ્યાં બધા કાનૂન નીતિ નિયમ સિદ્ધાંતોનો શ્રાદ્ધ થઈ જતું હોય એ પ્રવાહ માર્ગ છે. ક્લાસની અંદર વિદ્યાર્થી ભણતા હોય એમાં ઘણા જે તોફાની વિદ્યાર્થીઓ ઠોઠ હોય, જેમના હસ્તાક્ષર બહુ જ ખરાબ હોય, કોઈ દિવસ ટીચર છે એનું કયું માનતો ન હોય, હોમવર્ક પોતાનું ક્યારેય પણ પૂરું ન કરતો હોય, ભણતા વિદ્યાર્થીઓને પણ ત્રાસ આપતો હોય, શિક્ષકને પણ ખીજવતો હોય, પણ કોઈ ઉપાય નથી વિદ્યાર્થીને ક્લાસમાંથી કાઢી નથી શકાતો. કેમકે હવે કાનૂન છે પાછા શિક્ષક કરતાં વધારે વિદ્યાર્થીના ફેવરના થઈ ગયા. એમાં ગણતરી એ છે કે વિદ્યાર્થી મૂર્ખ છે, ઠોઠ છે, એ શિક્ષકની મૂર્ખતાનું પરિણામ છે, એની અણઆવડતનું પરિણામ છે. એટલે એ અપેક્ષાઓ ત્યાં વધી ગઈ. હવે જે વિદ્યાર્થી બિચારો રાત જાગી જાગીને હોમવર્ક કરે એ વિદ્યાર્થીનું પણ જ્યારે નોટ તપાસવા જાય ત્યારે આમાં ફટફટ ફટફટ કરીને થઈ ગયું. અને જે વિદ્યાર્થીને તમે ક્લાસમાંથી કાઢી નથી શકતા, જેનું હોમવર્ક છે એ હંમેશા અધૂરું જ હોય છે, જે હંમેશા તોફાન કરે છે, ત્રાસ દે છે, એને પણ આમ કરીને શિક્ષકે આપી દેવું પડે છે. એમાં ખાલી મનોવૃત્તિનો ફરક છે. જે હોશિયાર અને નિયમિત છે એનું એ વિશ્વાસથી કે આનું બધું હંમેશા બરોબર હોય છે તો બરોબર જ હશે એમ કરીને ઝટપટ પૂરી થઈ જાય છે. અને ઓલાનો ટાટા પાણી ખસ જાય, આ મુસીબત જેટલી ટળે એટલું સારું એમ કરીને એનું પણ એક સેકન્ડમાં ફેસલો આવી જાય છે. જે અધકચરા હોય છે કે જે લોકોને કોઈ લેવલમાં હાજી લાવવાની શક્યતા છે, ત્યાં ટીચરને થોડો વધારે સમય આપવો પડે છે કે નહીં ચલો હવે અહીંયા આ રહી ગયું છે, અહીંયા આમ રહી ગયું છે, આ દુરાસ છે, આ વધારે લખી દીધું છે, આ મર્યાદામાં આવે છે, જ્યાં બધા નિયમો છે લાગુ પડે છે. તો તમે જુઓ કે આ સ્થિતિ સર્વત્ર છે. એટલે જે પ્રશ્નોના ઉત્તર આપણને આ જીવ સૃષ્ટિના સંબંધમાં નથી મળતા કે આનું આવું કેમ, અને આપણે આવું કર્યું તો આપણું કેમ આવું નથી, અને આને કંઈ કર્યા વગર આને આવું કેમ મળી ગયું, આ કેટલાક એવા પ્રશ્નો છે કે જેનો સમાધાન કોઈ શાસ્ત્રીય વ્યવસ્થાથી કે બહુ ટેબલ ખુરશી પર બેસીને આપણે વિચાર કરીએ એનાથી નહીં આવી શકે. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવાને જે વખતે જીવ સૃષ્ટિ પ્રકટ કરી છે ત્યારે એ હલમાં તારતમ્ય પણ ભગવાને પ્રકટ કર્યું છે કે આ જીવાત્માઓ છે એમને હું અહીંયા સુધી જ લઈ જવા માગું છું, આ જીવાત્માઓને હું અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માગું છું, અને આ લોકોને અહીંયાથી આ છેડા સુધી લઈ જવા માગું છું. એમ ભગવાને કોઈક એક જાતનું અહીંયા અંતર જીવાત્માની અંદર નક્કી કરેલું છે. એટલે જીવ દ્રષ્ટિથી તમે જો વિચાર કરશો, આપણે એ પ્રસંગ આવશે ત્યારે એના વિગતવાર જોઈશું, પણ ભગવાનનું જે આ વિચાર છે એને શાસ્ત્રમાં વરણ કહે છે. પ્રભુ જ્યારે જીવાત્માઓને પ્રકટ કરે છે ત્યારે ભગવાને જેમ કહ્યું મમ યુવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, તો ભગવાનનો અંશ છે એમાં તો કોઈ શંકા નથી, પરંતુ કયા અંશને કેટલો અધિકાર આપવો, કેટલી યોગ્યતા આપવી, એ વિષયમાં ભગવાનની પોતાની કોઈ પસંદગી છે. એ પસંદગીનો ઉપયોગ પ્રભુ કરે છે. એટલે કોઈક જીવોને ભગવાન કોઈક વિશેષ અધિકાર આપવા ઈચ્છે છે, એ જીવોને આપણે પુષ્ટિ જીવ કહીશું. અત્યારે એની આપણે સરળ પરિભાષા કરી રહીએ છીએ, પછી આગળ શ્રી મહાપ્રભુજી આપણને એવો બતાવશે. એ જે જીવો છે પુષ્ટિ જીવો, એ કોઈક વિશેષ અધિકાર પ્રાપ્ત કરેલા જીવો છે. મર્યાદા જીવો છે એમના ઉપર ભગવાનની કોઈક શરત છે, એમને ભગવાન અધિકાર આપવા ઈચ્છે છે, પણ એ અધિકાર શરતી અધિકાર છે કે જો તમે આ રીતે વર્તશો તો તમને આ અધિકાર મળશે, આ વિશેષ છૂટ તમને મળશે. એ શરત વગર તમને અધિકાર પ્રાપ્ત નહીં થાય. તે જ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં કેટલાક એવા જીવોને પણ પ્રકટ કરે છે, એવા જીવોને પણ એવું વર્ણન કરે છે કે જેમના વિષયમાં ભગવાનનો પોતાનો કોઈ દ્રઢ અભિપ્રાય નથી કે આમનું શું થવા જોઈએ, એમને શું ફળ પ્રાપ્ત થવું જોઈએ, એ વિષયમાં ભગવાનનો કોઈ સંકલ્પ નથી. તાત્પર્ય એ છે કે એ જીવો આ સૃષ્ટિમાં એમના કર્મ અનુસાર તાત્કાલિક એમને જે કોઈ પણ ફળ મળે એ ફળને પ્રાપ્ત કરતા રહે છે, પણ આ સૃષ્ટિમાંથી બહાર નીકળી નથી શકતા. એ લોકોને સદા સર્વદા અહીંયા જ રહેવાનું છે. જેમ રમતની અંદર રમત રમનારા જે હોય છે એમાં કોઈ હારે કોઈ જીતે, કોઈ આઉટ થાય કે કોઈ નવો અંદર ઉમેરાય, આ બધી વસ્તુઓ છે. મેદાનની અંદર રમનારાઓમાં આવાગમન થતું રહે છે, પણ પ્રેક્ષકો છે એ ત્યાંના ત્યાં છે. એ પ્રેક્ષકો છે એ લોકો ખાલી નથી થઈ શકતા, એ કોઈ આઉટ નથી થતું, એમને કોઈ મેન ઓફ ધ મેચ મળતું નથી, એમને કોઈ પુરસ્કાર મળતા નથી, એમને ત્યાં બેસી રહેવાનું છે અને આ જોતા રહેવાનું છે. કોઈક આવે છે, કોઈક જાય છે. જ્યારે બધું પૂરું થઈ જશે ત્યારે છેલ્લે એમનો વારો આવશે ત્યાંથી મેદાનને ખાલી કરવાનો. એમ ભગવાને કેટલાક જીવોને પ્રેક્ષક જેવા બનાવ્યા છે, એ પ્રવાહી કે આસુરી જીવો છે. તમે જોતા હશો કે રમનારા ઉપર કેટલા કાનૂન હોય છે, બોલ નાખનારે આટલા બોલ નાખવાના, આટલા મિનિટમાં નાખી દેવાના, અહીંયાથી નાખવાના, આમ નાખવાના, બોલને સાથે આમ ચેડા નહીં કરવાના, રમ બેટિંગ કરતો હોય એના માટે પણ હોય, ફિલ્ડિંગ કરનાર માટે પણ નિયમ હોય, ઢગલાબંધ નિયમો છે ત્યાં છે. અને પ્રેક્ષકો માટે શું નિયમ? બેસી રહેવાનું, મેદાનમાં નહીં આવવાનું, બસ એ જ નિયમ. એમને મેદાનમાં નહીં આવવાનું એ નિયમ, મેદાનમાં આવે તો પાછા એમને તગડી મૂકવામાં આવે. તો બહુ ઓછા નિયમો પ્રેક્ષકો ઉપર લાગુ પડે છે. ખેલાડી છે એને કલાકે કલાકે પાણી પીવા મળે, પ્રેક્ષકોને કલાકમાં 10 વાર પીવું તો પણ પી શકે. એ લોકો ત્યાં ચણા મમરા ખાઈ શકે, હુરીઓ બોલાવી શકે. અને ખેલાડીમાં જો વધારે હુરીઓ બોલે તો દંડ થઈ જાય એમ, કે કેમ હુરીઓ બોલાવી, કેમ વધારે અપીલ કરી દીધી, તો દંડ કરી દીધી. આવા કોઈ નિયમો પ્રેક્ષકો ઉપર લાગુ નથી પડતા. હવે છે કે નહીં પુષ્ટિ પ્રવાહ મર્યાદા? સર્વત્ર પુષ્ટિ પ્રવાહ મર્યાદા ચાલી રહ્યું છે. મૂળ વાત એ છે કે શ્રી મહાપ્રભુજી પહેલા આ રીતે કોઈએ નામ નતા પાડ્યા આ વ્યવસ્થામાં જીવ સૃષ્ટિની. એટલે શ્રી મહાપ્રભુજીએ જે વખતે આ ગ્રંથને પ્રકટ કર્યો ત્યારે ઘણી બધી આ વિષયમાં ગળમથલ પેદા થઈ. એનું કારણ શું? કે જીવોની અંદર દૈવી અને આસુરી આમ બે ભેદ હોય છે, એ વાત તો ભગવાને ભગવદ્ ગીતામાં બહુ પહેલે સ્પષ્ટ કરી રાખી હતી. તેના પહેલા વેદ વગેરેની અંદર પણ આનું નિરૂપણ ત્રયા હવૈ પ્રજાપત્યાહ દેવાસુરાહ મનુષ્યાહ એમ કરીને વેદ પણ કહે છે કે પ્રજાપતિએ દેવ અસુર અને મનુષ્ય એમ ત્રણ પ્રજાપતિઓને પ્રકટ કર્યા. ભગવાને પણ ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ નિરૂપણ કર્યું કે દૌભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુરૈવ ચ દૈવો વિસ્તરસ પ્રોક્તો આસુરમ પાર્થમેશૃણુ. એ 16મા અધ્યાયમાં દૈવાસુર સંપદ વિભાગ યોગમાં ભગવાને બહુ વિસ્તારથી એનું નિરૂપણ કર્યું છે કે જીવો છે એ દૈવી અને આસુરી એમ બે પ્રકારના હોય છે. એટલે ભગવાને એવી રીતે એમને સર્જ્યા છે. અને એ જીવોમાં દૈવી અને આસુરીનો મતલબ શું એ પણ ભગવાને સ્પષ્ટ કર્યો કે દૈવી સંપદ વિમુક્ષાય નિબંધાયા સુરી મતાહા. એ જે દૈવી જીવો છે એ પોતે કોઈક સાધના દ્વારા, એટલે કર્મ જ્ઞાન ભક્તિ શરણાગતિ રૂપ કોઈક સાધના દ્વારા આ સૃષ્ટિના પ્રલય પહેલાં પણ સૃષ્ટિમાંથી મુક્ત થઈ શકશે, એટલે સાધન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકશે એમ ભગવાને ત્યાં સ્પષ્ટતા કરી. અને જે આસુરી જીવો છે એના માટે ભગવાને કહ્યું કે બંધન જ એમની નિયતિ છે, એટલે પ્રેક્ષકો છે. આ રમત જ્યાં સુધી ચાલ્યા કરશે ત્યાં સુધી એ બેઠા રહેશે, જ્યારે મેદાન ખાલી થઈ જશે પછી એ લોકો પણ રવાના થશે. એમ આસુરી જીવો છે એ કદી પણ મોક્ષને કે ભગવત પ્રાપ્તિ એમના ભાગ્યમાં નથી લખી. તો જોવાની વાત એ છે કે ભગવાને આ વાત ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કરી, પરંતુ શ્રી મહાપ્રભુજીને હજી આના અંદર કંઈક ત્રીજું દેખાઈ રહ્યું છે, જે ભગવાનના શબ્દોમાં પણ નથી, અન્ય શાસ્ત્રોમાં પણ ક્યાં કોઈ જગ્યાએ એનું નામ પાડવામાં નથી આવ્યું. પણ શ્રી મહાપ્રભુજી જોઈ રહ્યા છે કે ભગવાનના ચરિત્રમાં અને શાસ્ત્રમાં જે રીતે જીવોના અધિકાર યોગ્યતા અને ફલપ્રાપ્તિનું વર્ણન આવી રહ્યું છે તેમાં પણ એક ત્રીજી કક્ષા હજી ભગવાને પ્રકટ કરેલી છે એમ શ્રી મહાપ્રભુજીને દૃઢ વિશ્વાસ છે. અને એ ત્રીજી કક્ષાના જીવો છે એને શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવ કહે છે. કે ભગવાને યદ્યપિ દૈવી અને આસુરી એમ માત્ર બે જ વિભાગ બતાવ્યા છે, પરંતુ દૈવીની અંદર ફરી પાછા પુષ્ટિ જીવો પણ કોઈ એક અલગ કક્ષાના છે, એને આપણે સ્વીકારવું પડશે. આ વાતને સમજાવવા માટે ખાસ કરીને શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ પ્રકટ કર્યો છે. કારણ કે યદી પુષ્ટિ જીવ મર્યાદા અને પ્રવાહી જીવોથી એક સ્વતંત્ર પ્રકારના જીવો ભગવાને પ્રકટ કર્યા છે એવું જો ન સ્વીકારવામાં આવે, અથવા એ વાતને આપણે જો ન સમજી શકીએ, તો પુષ્ટિ માર્ગનું કોઈ વજૂદ રહેતું નથી. કારણ કે પુષ્ટિજીવ જો પૃથક ન હોય તો મર્યાદા માર્ગમાં એવું કંઈ ઓછું નથી કે જેના માટે કંઈક નવું તમને પેદા કરવું પડે. મર્યાદા માર્ગી જીવ છે એના માટે ભગવાને વેદ મર્યાદા પ્રકટ કરી છે એમના ઉદ્ધાર માટે, તો એનાથી એમનો ઉદ્ધાર થઈ જશે. પછી પુષ્ટિ ભક્તિનો શું પ્રસંગ કોના માટે? જેમ તમારા ઘરમાં કોઈ મહેમાન આવે અને તમે એમ પૂછો એને કે તમે શું લેશો, એક કે ચાય લઈશ, એક કોફી લઈશ, એમ કરીને તમે એમ તમને ઉત્તર મળે ત્યારે તમે ચાય કોફી લઈને આવો. અને એમાં કોઈ વ્યક્તિ એમ કહે દૂધ પણ લઈ જાય ને સાથે, લેવું હોય તો લેશે, એમ કરીને સાથે એક ત્રીજો ગ્લાસ દૂધનો પણ મૂકી દે. ભાઈ મહેમાન જે બે આવ્યા છે એણે એકે કહ્યું છે મને ચાય લેવી છે, એક કહે છે મને કોફી લેવી છે, એ બે વસ્તુ ત્યાં હાજર છે. તમે ત્રણ વસ્તુ લઈને જાઓ છો ત્યારે મહેમાન પૂછે ભાઈ આ કોના માટે, અમને તો આનાથી જ ચાલશે, ત્રીજાની જરૂર શું છે? જેનો ઉપભોક્તા નથી કોઈ એ વસ્તુની આવશ્યકતા શું છે? એમ યદી દૈવી અને આસુરી એ જે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યા છે એ બે જ પ્રકારની જીવ સૃષ્ટિ છે, તો આસુરી સૃષ્ટિ માટે તો કંઈ જરૂર નથી, પ્રવાહ માર્ગ છે, એ તો એ લોકો પોતાનો રસ્તો પોતાની રીતે જ કાઢી રહ્યા છે. મર્યાદા જીવો માટે મર્યાદા માર્ગ છે જે વેદ મર્યાદા છે. તો હવે પુષ્ટિ માર્ગ કોના માટે? એટલે આ વાતને ખાસ સમજજો કે પુષ્ટિ માર્ગની સાર્થકતા તો જ છે કે જો આ સૃષ્ટિમાં કોઈ પુષ્ટિ જીવ છે. પુષ્ટિ જીવ સાથે સાથે પુષ્ટિજીવની પણ કૃતાર્થતા તો જ છે કે જો એના માટે પુષ્ટિ માર્ગ છે. વાઇસે વર્ષા આને સમજો. જેમ દૂધ તમે લઈને જઈ રહ્યા છો એ દૂધ સામે પ્રસ્તુત કરવાનું તો જ સફળ ગણાય જો એને પીનાર કોઈ વ્યક્તિ હોય. પીનાર વ્યક્તિ ચાય પણ નથી પીતો, કોફી પણ નથી પીતો, માત્ર દૂધ પીએ છે. પણ જો દૂધ ઉપલબ્ધ ન હોય તો એ વ્યવસ્થા અધૂરી છે. એ વ્યવસ્થાના ઉપર પ્રશ્નચિહ્ન આવી ગયો. એમ શ્રી મહાપ્રભુજીએ અહીંયા જે આ આખું શાસ્ત્રનું અવલોકન કરીને ભગવાનની અવતાર ચરિત્રની અંદર ભગવાને જે જીવો સાથે જે રીતે વ્યવહાર કર્યો છે એનું અવલોકન કરીને એ વાત સમજાવી છે કે કહેવા માટે ભગવાને દૈવી અને આસુરી એમ કહીને